એમાં પૈસા થાય એ રૌદ્ર દાન જ થયું ને. ના લીધા પછી ફેક્ટરી નાખવાનો વિચાર આવ્યો, પૈસા કમાવાનો વિચાર આવ્યો, ના લીધા પછી તો એ રૌદ્ર ધ્યાન થયું કેવાય ને? ના શું કરવાનો વિચાર આવે? પૈસા કમાવાનો, ફેક્ટરી નાખીને પૈસા કમાવાનો વિચાર આવે. શું કોક ને મારવાનો વિચાર આવતો એ રૌદ્ર ધ્યાન કે નાખે? વિચાર કોણ આવે છે? વિચાર વસંત ને આવે છે. હું જાણું છું કે વિચાર વસંત ને આવે છે, પણ હવે આપણે જ્ઞાન લીધું છે કે આ બે સેપરેટ છે. એટલે તમારું કેવું એમ છે કે આ પરમાણુઓ બંધાતા નથી? વિચાર ખાયા પછીથી પણ જ્ઞાન લીધા પછી જુદું પડી જાય છે, એટલે એમ કે આ નવા પરમાણુઓ બંધાતા નથી એવું થયું? ના, જૂનો સ્ટોક છે તે નીકળે છે, એક્ઝોસ્ટ થઈ જાય છે. જૂનો સ્ટોક જે ભરેલો છે તે નીકળે, તે આપણે જોયા કરવાનું. પાછું આવો ખરાબ ભર્યો તો એવું હોવું આપણે કહેવાય. હા બરોબર છે, પણ રૌદ્ર ધ્યાન તો ક્યારે કે આપણે કરીએ તો તમને તો નિરંતર ધ્યાનમાં એવું રહે છે. નિરંતર તમારું ધ્યાન શ્યામાં રહે છે? શુદ્ધાત્મામાં. હા તો પછી શુદ્ધાત્માનું ધ્યાન રહે છે તમને, અને શુદ્ધાત્મા નું ધ્યાન એ શુક્લ ધ્યાન કહેવાય. નિરંતર ધ્યાન, શુક્લ ધ્યાન. અત્યારે એવી સ્થિતિ રહે કે કઈ પણ ખોટું થતું હોય ને તો આપણને દેખાય અને હું વાતે કરું. હા, કે વસંત આ ખોટું થાય છે. હા, અને પ્રતિક્રમણ થાય તરત જ. હા, પ્રતિક્રમણ થાય એનું, કે માફી માંગી લેવી તરત જ. લાગે બની ગયું તમને? હા, એમ ચિકન હયા થયા કોફી માં? ચિકન હયા થયા તમારી પાસે અમે જેટલા શિષ્ય લઈ આવે તમને લાભ કરો તમારી અપલિફ્ટ માં? ના ના, તમારી પાસે અમે કેટલા શિષ્યો ને લઈ આવીએ એમાં તમને ઉપર ચડવામાં કઈ લાભ ખરો? ચડી ગયેલા પછી લાભ, લાભ જો કઈ પણ મારામાં લાભ જો લાભ આવતો હોય, લાભ લેતો હોય કે લેવાની ભાવના હોય તો જ્ઞાની જ ના કહેવાય. હા બરોબર છે, લાભ એટલે એ રીતનો નહીં, તમારી ઈચ્છાપૂર્વક નહીં, પણ અમે લઈ આવીએ અને તમે જ્યાં ભલું કરો છો એમાં પણ તમને એ થાય ને? હા, એનો અર્થ એટલો કે મારી એ ઈચ્છા પૂરી થઈ ગઈ, કે લોકો નું કલ્યાણ કરવાની બધી ભાવના હોય એ ઈચ્છા પૂરી થઈ જાય. શું કહ્યું? નવી ભૂના થયું કે એ પૂરી થઈ એનો સંતોષ થાય. બરોબર છે, પણ જેટલા શિષ્યો વધારે આવે ને જેટલા જ્ઞાન વધારે લે એટલું સારું, એટલું સારું ને? એવું કહું, અમારી ઈચ્છા થઈ કે લોકો અમે જે જ્ઞાન પામ્યા છે, જે સુખ પામ્યા છે એ સુખ લોકો પામો, બધા પામવા જોઈએ. મહેન્દ્ર વિઠ્ઠલના દીકરા તો આ મસ્યા ને બહુ ફેરવે પણ ફેર્યો જ નહીં ને? એ તો એવું કહે છે અમારી સાથે ભણેલા. ના પણ એ તો હા એના દીકરી એમ ફેરવે છે. મહેન્દ્ર પ્રયત્ન પણ બહુ કર્યો કે દાદા પણ આવો, કે દાદા પણ હું જઉં છું આવું છું. મેં દર્શન કરેલો હતો કે અને કે મારે મહા તો એમ જ કહેવા મળે કે મારી જોડે ભણેલા છે, ચીર દે ભગવાન થઈ ગયા કે સાથે ભણેલા ને સાથે ભણેલા. એટલે જ મેં પૂછ્યું ભાદરણ ભણાયા કે નહીં? મહેન્દ્ર એ બહુ કર્યું. મેં તો વિઠ્ઠલભાઈ એના બાપ હીરા ને હીરા ને બાપ સિકંદર બધા જણાશો તમે ફોટો નહી જોયો બહુ નીચા ફોટા પછી કદર ના ખબર પડે તમને એનો ફોટો જ નથી બઉ સારા માણસ બઉ સરસ ચાર ભાઈઓ મતલબ એક જનરલ બન હતા બઉ નાની ઉંમરે બઉ નાની ઉંમરે ગુજરી ગયેલા બઉ નાની ઉંમર નથી મોટર કેતા હતા ને કે ધોરી મુજબ નથી થઈ ગયેલી નાની ઉંમર કરી નથી આપડે બધા નાની ઉંમરે ગોરા હતા તમારા કરતા ઉધરા અને એમના કરતા ઓછા ભૈલાલભાઈ થોડા પછી થોડા વખત પછી થવાના પંચ પરમેશ્વર પણ એટલે એમને કોઈ ભજે નહી તે આપડે આપડે એમને આ લોકો ને સંભળાયું નથી ઓમ પરમેશ્વર આપડે શું કહ્યું આપડી સિસ્ટમ દુનિયામાં શાસ્ત્ર ના હોય ને એવી સિસ્ટમ હોય આ ખુરશો થોડી જતા પેલા આવે છે એને બધો ને અને પંચ પરમેશ્વરી કોણ પંચ પરમેશ્વરી તો આ પાંચ ધમકાર બોલાય છે નમો અહિંતા નમો અને પંચ પરમેશ્વર આગળ જઈને પછી તીર્થંકર થાય હા એ તીર્થંકર થાય બધું થાય દાદા બધા તીર્થંકર થાય કે અમુક જ જણ તીર્થંકર થાય અમારે થવું હોય તો શું કરવાનું થવું હોય એવું ભાવના જ ના કરવી એની મેરેજ એની મેરેજ સભા ઉત્પન્ન થાય અમારે થવું એક બહુ થોડા પુરુષ થાય એક વસ્તુ બહુ સતાવે ભાવના નહીં કરવાની કે દાદા ની જે ભાવના છે ને અમારી ભાવના કે જગત પામે પણ ટાઈમ એટલો બધો વહી રહ્યો છે અને જેટલું દાદાનું જ્ઞાન આપણા ગુજરાતી ભાઈઓ પામવા જોઈએ જેટલા ફોર્સથી એટલું થતું નથી તો ઘણી વાર એમ થાય કે કઈ કચાશ રહી જતી એવું તો રહે ને કચાશ રહે એવું આપણા મનમાં લાગ્યા કરે હા લાગે લાગે તો જ આપણે આપણે પૂછાતમાં રહીએ નહીં તો ઊંઘી જઈએ નહીં તો ઊંઘી જઈએ વળીને કારણ કે અમેરિકા આટલી ટીમ મારે હજુ એમ થાય કે હજુ ઘણા સ્ટેટો અને ઘણા શહેરોમાં લઈ જવા હા બસ એ જ ભાવના છે આપણે જગાડે નહીં રહેતો તમારી તૈયારી છે તમારી તૈયારી છે પણ સંજોગો ટાઈમ બાજવા દેતા નથી એનો ટાઈમ કારણે બધું હિસાબ બાજતો નથી આપડા લોકો નથી કેતા મારા સંજોગો પાસે નથી એવું કેમ વેપારીઓ વેપારી બોલે સંજોગો સારા નથી સંજોગો ભેગા થઈ જાય એટલે કાર્ય થઈ જાય સાયન્ટિફિક સરકમ થઈ આવીને બધું ધારેલું થવા માટે એ જ લોક રહે છે અંદર કેમ કરીને લોક પામે પામે મદદરૂપ થયે એવું જ હોવું જોઈએ જેટલા હાલ તમે વાન ઘણી વાર મારી ઈચ્છા કે દાદા ને આ ખૂણે થી પીલે ખૂણે વાન માં ફેરવવું, 10-100-150 માં આવી લે, એક એક નાઈટ રાખીને ફેરવવા, તો ફોર્સ એવો થાય કે ટાઈમિંગ ઓછો અગર તો કઈ નું કઈ કે મેળ નહીં પડી શકે. ના ભાઈ, ટાઈમ આવશે તારે એ બધું મેળ પડશે ને. વાન સરસ એટલે દાદા ની ઉંમર જ ના હોય ને દાદા, એ હકીકત છે. પણ આ એક રાત છે એ ખુબ અસર કરે અંદર. બરોબર. દાદા ઘણી વખત એવો ભાવ ઉભો થાય, આ બધું સાંભળ્યા પછી થી ના ને કર્યા પછી થી, પણ ઘણી વખત એવો ભાવ ઉભો થાય કે આપડે બેસીને જોયા જ કરીએ. ઘણી વખત મને એવું થાય કે કશું કરવું નહીં, ખાલી બેસીને જોયા કરો, કોઈનો પક્ષ લેવાનો નહીં, જે પણ થતું હોય ચાલતું બસ જોયા કરો, અંદર ભાગ લેવાનું મન જ ન થાય. કઈ પણ પ્રવૃત્તિ થતી હોય ડે ટુ ડે પ્રવૃત્તિ, આપણને એમ જ થાય કે આપણે બેસી રહીએ એક સાઈડ પર અને બધું જોયા કરો. એનું કારણ શું? જોવાનું તો બીજું શું કારણ છે કે શું પ્રવૃત્તિ કરે છે એ જોવાનું. એ જ જોવાનું મન થાય છે. ના પણ કોણ છે આ વસંત? શું પ્રવૃત્તિ કરે છે જોવાનું. એમાંથી એમ થાય છે કે આ વસંત આમાંથી આપણે પેલું કહ્યું છે ડકો ડકલ કરવી નહીં, એમ જ થાય છે કે વસંત અહીંયા બેસી રહે અને જોયા કર. બરોબર છે. પારકા નું જોયા કરવાનું છે ને, વસંત ભાઈ શું કરે છે તે જોયા કરવાનું. હા, એ પણ જોવાનું અને પારકા નું જોવાનું, એમાં ખોટું નથી ને કઈ. ના, ઘણી વખત એવું થાય કે નિષ્ક્રિય બેસી રહીએ બસ. ના પણ હમણાં દાદા મળેલા છે, નિષ્ક્રિય દાદા જગત પામે એ ભાવના આપડે. ના ના, એ નહી, આ તો એટલા માટે તો અહીંયા આવીએ છીએ. લાઈટ બંધ કરી કાલ આવવાના જ છે દાદા, એટલા માટે અહીંયા આવ્યા. કેટલો એક દિવસ વધારે મળે, આ તો શું થાય, દાદા માટેની વાત નથી કરતો, આમાં જ કશું પણ ડેલી કરતા હોય ને એમ થાય કે બસ પેલા લોકો કરે એ કરવા દો એમની મેતે, એ જોયા કરો. આપણે આપણું શું થાય અંદર, આપણને પેલા જે ભાવ ઉભા થતા હોય ને, આપણે જે કહીએ ને કે વસંત આ ચાલવા દે, આ ચાલવા દે, આ ચાલવા દે, એમ જ થાય કે બસ બેસીને જોયા કરો. થાય કે દાદા ને અહિયાં લઈ જઈએ, ત્યાં લઈ જઈએ, બધે લઈ જઈએ, પણ એવું એ થાય કે તમે થાકી જશો, તેનું શું? તે લાગવું જોઈએ, થાકી જશે એ લાગવું જોઈએ, અને તે જોવા જઈએ તે લાગવું જોઈએ. શું કહ્યું? એનો રસ્તો કેવી રીતે કાઢવો? હવે ચાર જણે કહ્યું હોય કે ભાઈ અમારે ત્યાં લઈ આવો, લઈ આવો, એવો ભાવ કર્યો ને એ રસ્તો જ કાઢે છે. તમારે નહીં કાઢવો, થાકી જશે ધ્યાન રાખવું જોઈએ. બરોબર, એ રસ્તો એ જ કાઢે, એ ધ્યાન જ કાઢે. દાદા કોઈ વખત તમારાથી આવવામાં અવિનય નહીં થઈ જાય એમ? બરાબર છે. કોઈ વખત તમારાથી અવિનય નહીં થઈ જાય અજાણતા કે એમ? અવિનય થઈ જશે એની જે ચિંતા છે ને એ જ વિનય છે. ચિંતા નહીં કરવાની, પછી થઈ જવાનું રહી જ ગયો એને જ વિનય અમે કહીએ છીએ. આપણે ખાલી એટલું ધ્યાન રાખીએ કે થાકી જશે પછી એની મેસેજ એક વિલ. ના ના, થકવાનું નહીં. એ શું છે કે એની તીર્થંકર પદ લિમિટેડ છે, પછી કરવી જ પડે ને. તમે કહો છો તીર્થંકર પદ લિમિટેડ છે, એટલે પછી આવી વાતો કરીએ તો જ જવાય ને અંદર. એની ભાવના કરવાની જરૂર નહીં, એની મેરેજ એ પદ દેવી. બરોબર છે. કારણ કે તે પાછું ક્ષત્રિય નો અવતાર છે, તો થાય છે બીજા અવતાર માં ના થાય. ક્ષત્રિય ના અવતાર માં થાય, ક્ષત્રિય ના અવતાર માં થાય. તીર્થંકર બધા ક્ષત્રિય હોય, વાણી વાણી હોય નહીં. તહેવાર ના થાય ને, $5 નોટો મંગાવી પછી $5 મૂકે. આ ક્ષત્રિયો હોય હોય મૂકી દે. બરોબર. સતી વાણી કાવું હોય પ્રકૃતિ પ્રકૃતિ વિવેકી હોય સંસારમાં અને પતિ રોજ ઉદાડું ખાતું કલ્યાણ થઈ જાય કલ્યાણ થતી હાચીલી હોય બધું હાચીલી આપડે એવું વિચારીએ નહીં કેટલા મૂકવા નાખવા જે હાથમાં આવે મૂકી દે લોક નું કલ્યાણ કરવાનો ભાવના કરવી તે કૃતજ્ઞ ગોત્ર બધા શરૂઆત થઈ ગઈ બરોબર છે મોક્ષ તો થવાનો દાદા ને મળ્યા તે વહેલો થવાનો મોક્ષ તો બધા શું પૂછી લીધું કેટલું બધું પૂછી લીધું મોટું કર્યું છે પૂછતા પૂછતા બધું ચોખ્ખું થઈ જાય ને કેટલા મોટા તમે પાંચેક વર્ષે મોટા છો ચાર વર્ષે ચાર વર્ષે તમે શું ભણતર ભણ્યા છો હું બીએ ને એલએલબી બીએ એલએલબી એલએલબી પછી ત્યાં એલએલબી નું કશું કામ કર્યું નઈ સાથે છું તેને મને કહ્યું છે સાથે આવો હજી સર્વિસ માં જ રાખ્યું છે આપડે ધંધામાં જવું એની સાથે ધંધામાં જવા જેવું ખરું એની સાથે દોસ્તાર જોડે ધંધામાં જવા જેવું ખરું દોસ્તાર નો થશે નહી ભેગો મન થાય ત્યારે પછી ખબર પડે મુંબઈ ભેગો કરજો એ પંજાબી છે એ પંજાબી છે દોસ્તાર દોસ્તાર પંજાબી છે પંજાબી વાંધો વાંધો નઈ આપડે ચોખ્ખો માણસ આપણને ખાતરી વધુ વાંધો છે શું ધંધો માને નહી શું ધંધો કરો હવે આ ટ્યુબો જે આવે છે ને આપડે ટૂથપેસ્ટ ની હા એ ટ્યુબો બનાવીએ છીએ ટૂથબ્રશ નહીં છે કંપનીઓ એટલે એક જ જાતની નહીં બધી બહુ જાતની ટ્યુબ બધી જાતની કઈ ધાતુ માંથી બનાવે છે એલ્યુમિનિયમ માંથી એલ્યુમિનિયમ બરાબર એલ્યુમિનિયમ શીટ માંથી બનાવે છે ના એનો સ્લગ આવે રાઉન્ડ આવે છે કાપી કાપી ને એમાં પ્રેસમાં નાખીએ ને એટલે એ થાય પોલી થાય સારું પણ કેટલું રોકાણ કરવું પડે એનું છે ને બહુ ઘૂંટાયેલું છે હું જયારે અમે ફ્રેન્ડ હતા ને અમે ફ્રેન્ડશીપ હતી ને અમે ફ્રેન્ડ હતા ને ત્યારે ઇન્કમ ટેક્સ ભરે ન ફરે એમાં શું ફરક પડે કાયદા તો માણસ જ બનાવ્યા છે ને એટલે ટેક્સ ભરે નહીં ભરે એનો શું ફરક પડે એમ કાયદા માણસ જ બનાવ્યા છે ને એમ કેવું છે ભાઈ નું એવું છે ને દૂધ ના હાથ ભગવાન તો નથી આપડે તો બનાવ્યું છે કે આપડે જૂઠું બોલે પેલા પાપ દુઃખ થાય એ જ પાપ બરોબર છે પણ મારો પ્રશ્ન શું છે દાદા કે આ તો ગવર્મેન્ટ ચલાવે એક જણ જ ચલાવતું આખી ગવર્મેન્ટ ચલાવે લોકો કેટલા લોકો ચલાવે ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે આપણે જૂઠું બોલીએ કે સાચું બોલે એમાં દુઃખ કોને થવાનું છે તો નોકર છે સરકારી આ તમે જે અત્યારે કહો છો ને એવી સમજણ મારી હું 25 વર્ષ હતો તારા પી બરાબર હું 25 વર્ષ હતો તારે એટલે હું લોકોને શું કહેતો હતો આ સરકારમાં સિમેન્ટ નાખો છો થોડું થોડું કાઢી લેવો રાખવા આપણે 16 ગુણો નાખી અને 12 ગુણો નાખે ચાલે ને એટલે લોકોને હું આવું શીખવાડતો હતો અને પછી પાપ શું થાય કે ભાઈ આ સરકાર નો છે પૈસા તમે કોણ કોઈના બાપ ની દિવાળી નથી આ એટલે આકાશ એની પાસે બહનું શું દેખાતું હતું આકાશમાં તીર મારી હિંસા ખરી થાય ના તમે આ હિંસા નથી આમાં આ બધું ઊંધું શીખવાડ્યું. આપડે બધા નક્કી કર્યું કે આ રીતે પૈસા દેવા ગયો અને આ રીતે બધું સત્ર ચલાવો, પછી આ દેશ ની રક્ષણ કરવો, બધું એ માળખામાં આપડે જુઠ્ઠું એ કર્યું આપડે. બરોબર, બધા આવું કરે શું થાય? તાર પરિણામ ખબર પડે ને. બરોબર, કેટલું કરે એટલું એને ભોગવવું પડે. આપડે આત્મા કહેતો હોય ને કે આ ખોટું કર્યું, ખોટું કર્યું છે. બરોબર, આત્મા ન કહેતો હોય તો શું? હે, આત્મા ન કહેતો હોય તો આત્મા તો તમે જેવો જડ બનાવો એવો બને. ના, હું પૂછું છું એટલા માટે, ઘણા લોકો બેફિકર થી કરે છે. ઘણા લોકો એને ઓળખીએ નઈ તો ફરી બોલતો બંધ થઈ જાય, અવાજ આવતો બંધ થઈ જાય. બરોબર, એટલે બંધ થયેલો હોય તેને શું કહીએ? કે પેલા થોડા દાડા પ્રતિક્રમણ કરે એટલે ઉઘાડો ખુલ્લો થશે. બરોબર, આવું બંધ કરવા માટે જે કાર્ય કર્યું તેનું વિરુદ્ધ કાર્ય કરે. હજુ અમારું ચાલુ જ છે. આત્મા તો કહેતો છે કે ખોટું છે પણ ચાલુ છે. એ તમારે લેવા નહીં, તમે તો દાદા ને પણ જ્ઞાન લીધું, તમારે ડિસ્ચાર્જ રહ્યું એટલે તમને દેવા નહીં. તમારે તો ફક્ત એમ કેવું જોઈને તમારો માલ નીકળે છે તે પસ્તાવો કરો એમ કેવું. તમારે તમારે ક્યાં રહ્યું હવે? બરોબર છે, તમારે તો રામ મંદિર કેવું કે હું જો તમે કરો છો પસ્તાવો કરજો. જરા વાંધો છે ના તો બધાને એવું નીકળે, કારણ કે માલ જ આવું ભરેલો ને, મને પૂછી વગર માલ ભરેલો ને, મને પૂછીને ભાઈ તો આવું ના કે. બરોબર, તમારે તો ત્રણ કપાઈ કપાઈ જતો હશે ને તો બહુ ચાન્સ ના મળે, બહુ પછી ચાન્સ ના મળે આપણને, પછી બહુ ચાન્સ નહીં મળે. એમ શું નહીં મળે? ઇન્કમ ટેક્સ દાબી દેવાનો. એમ તો 500 જે કાપી લેતા હશે ના, વધારે કપાય. હે, વધારે કપાય 5000 માં. મહિનેદારે 1000 જેટલા કપાય મહિને, એટલે 4000 હાથમાં આવે. 4000 હાથમાં આવે. હા, એ જેને 5.5 પગાર હતો ને તેને વધારવાને કહ્યા હતા કે ભાઈ મારે વધારો નથી, ગાડી મને આપો કે એમને કંપની. આપણે એમ જ કર્યું છે, સાચું કરે. આમાં એવું છે દાદા, હિન્દુસ્તાનમાં એટલું બધું ખરાબ છે ટેક્સ સિસ્ટમ. તમે મરી જાવ તો ટેક્સ આપવાનો, પૈસા વાપરો તો ટેક્સ, પૈસા કમાવો તો ટેક્સ, તમે ખરીદો તો ટેક્સ, પછી લોકો કરે શું? હજુ લોભ છૂટતો નથી લોકો. આટલા બધા ટેક્સ માં લોભ છૂટવા માટે શોધખોળ કરી કે આ લોભિયા લોકો માટે કઈ રસ્તો ફરી કાઢો તો આ લોકો લોભ છૂટતો નથી. ઉલટા લોકો વધારે લોભી થાય છે. ઉત્તમ ના, અમુક છૂટી ગયા લોકો, પણ અમુક લોકો લોભી છે હજી. આમ સરકાર લઈ લેવાનું છે તો વાપરો ને હવે એમ બોલતા શીખ્યા વાપરે જ ના છૂટકે. પણ એ તો ના છૂટકે, ના છૂટકે, બધા કેમ વિચાર કરે છે? જ્ઞાની પુરુષ લોભ છોડવા માટે કે ભાઈ અમુક જગ્યાએ ના સારી વસ્તુ નાખી દો, જ્ઞાની પુરુષ પોતે ના લે ત્યારે કઈક નાખી દે, પણ લોભ તો છોડાવવો પડશે ને. અત્યાર સુધી દાદા એવું હતું ને, સમજ એવી હતી કે જેટલું ભરી રાખીએ તો ભવિષ્યમાં કઈ પણ તકલીફ આવે તો કામ લાગે, કામ લાગે એ સમજ હતી. પણ હવે આ સમજાય પછી એમ લાગે છે કે હવે વ્યવસ્થિત જો કામ કરે, આપણે દરરોજ નું ચાલુ રાખવું અને પછી આવે ત્યારે જોઈ જશે. આવે ત્યારે જોઈ જશે એ જ કાયદો હારો. એનો અર્થ એવું નહીં કે ફેંકી દેવું. ના, ફેંકી દેવાનું નહીં, પણ સારા રસ્તે જાય એવું જોવું. કારણ કે તમારા કહેવા પ્રમાણે ભરી રાખવું એ પણ રૌદ્ર છે, ગુનો જ છે, બધો ગુનો જ છે. સર્ક્યુલેશન માંથી લઈ લે છે. કેવા માંગો છો? જલ્દી સમજ ના પડે ને, આવી વાતો કોઈ કરે ને આવી ગમે. વેવલેન્થ ઉપર નથી, સેમ પૂછું જ કહી થાય. ખોટું બધું પોલમ પોલ બધું બધી ફરી નીકળે લેવા માટે આખો દળી દરિયા પછી બે ઉંદેડા અંદર થઈ જાય એવી માનવતા આપડે તો કમી નઈ. આપડે તો માનવતા આપડી માનવતા બહુ અજાયબી થાય, મોટા મોટી અજાયબી કહેવાય. હેલ્ધી ભાઈ નહી પ્રજા મમતા મમતા બિલકુલ બહુ જ નહીં જઈ મમતા આ પ્રજનરેશનમાં. ક્યારે આજના પ્રતિકમાં રહેવાય કે શું? અને વીરભદ્ર તો આમ આની પર બેઠા હતા ને જરા એના સાદડી પર બેઠા, સાદડી પછી ઉઠી રહી ના બે હા દાદા દાદા હું કઉ છું બે હું ઊંચી જગ્યા પછી તમારે કરતા સારી હું ગાડી પર હતો મારે વિનય રાખું છું તમે વિનય નહીં તમે સાહેબ મારાની એક ના અમારે ગામમાં નહી પૂન પાકી અમારે બધા ના 4000 માણસ 5000 માણસ આવી બાજુથી તારે માન્યું કે ના હવે દાદા સાચી વાત આપડી જોડે ભણતા હતા કે આપડી ભૂલ થાય છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ શું નામ તમારું? નવીન નામ છે. હા ખરેખર તમારું નામ નવીન છે પણ માય ને બી નવીન નોટ આય. હું કોણ? તમે કોણ? હું તો કોશિશ સારી એવું નથી. તમે કઈ કહો કેવી રીતે ખબર પડે? આવું કોઈ પૂછે કે તમારું નામ શું, તમે ખરેખર કોણ છો, તો આપડે કેવું કે તમે જ કરી આલો મારું આ વ્યવસાય. કારણ કે આવું પૂછનાર કોઈ મળે નહિ. કારણ પોતે જાણતો હોય તો, પોતે પોતાનું કોણ છે જાણતો હોય તો બીજા જાણવા પૂછે, પોતે ના જાણતો હોય છે બીજા. એટલે આખો જગત આનાથી બેભાન છે. શું છે? ખોટું રીતે એમ ખબર હોય કે તમે કોણ છો એની કરતા તમે શું છો એ ખબર ન હોય સારું. એટલે મૂળ વસ્તુ શું છે ખબર નહી હોય, મૂળ હું કોણ છું એ ખબર નહીં, એની કરતા તો તપાસ કરતો હોય તો તે વધારે સારું કેવાય કે નહીં. એમ કે છે કે હું કોણ છું એવું મારી રીતે ખોટી રીતે ધારી લઉં એના કરતા હું કોણ છું એની તપાસ કરું એ વધારે સારું ને. હા એ થાય ધારી લીધે લોકો અમને ચા લાગે ને, કોઈ ધારી લે નહીં. હું કોમ છું એ ધારી લે છે ખરો. શું નામ તમારું? નવીનભાઈ. તો નવીનભાઈ તમારું નામ છે પણ હું આપણો ભત્રીજો થયો મામો છું બધું ધારી લે છે. ધારણ ખોટી પડે મામો થવું પુઓ થવું ભાઈ થવું હું નવીન ભાઈ એ તો ઓળખવાનું સાધન તરીકે બરાબર વાત છે, સાચી વાત છે. પણ હું નવીન ભાઈ શું જ એ કરે એ રોંગ બિલીફ છે. હું એ જ કઉ છું, હું પણ એમ જ કઉ છું કે હું નવીન જ છું અને હું શું છું એમ મને હજી ખબર નથી. બરોબર મને પોતાને ખબર નથી કે એ જાણવા માટે આપણા લોકોનો હિન્દુસ્તાન લોકોનો બધું અનંત થાય એટલું જ જાણવાનું. કારણ કે જાણવાનું શું છે કે પોતે કોણ છે એટલું જ જાણવાનું, બીજું કઈ શું જાણવા જેવું છે. જય સચિદાન દાદા ભગવાન દાદા સચિદાન. એટલે એટલું જ જાણવા જેવું છે. અત્યારથી જે જાણ્યું છે ને એ છે તે સપના નું જાણ્યું છે. બધું કેવું સપના ખરે ખરે કઈ નથી. આ સપના ની બહાર નીકળવું પડશે. આ જે સપનું છે એની પણ બહાર નીકળશે. પેલા સપના બહાર નીકળી છે આપણે એમ લાગે ઓહો આપડે છે ને તે છે રાજા થઈ ગયા નથી એ તો ગરીબ થઈ ગયા. સપનામાં રાજા થઈ ગયા લોહી તો હા છે એને અને ભિખારી થઈ ગયા ગયું ઉતરી જાય. એ તદ્દન સાચી વસ્તુ છે. સપનું સપનું એવું ને સપના ની અસર પડ્યા વગર હતી નથી. દૈવી પર કમ્પ્લેટ અસર થાય છે. તમે રાજા થઈ ગયા સપનામાં લોહી ચડે ફર્સ્ટ ક્લાસ અને ભિખારી થઈ ગયા લોહી ઉતરી જાય. એવા એ સપના ના એ બંધ વાંખનું સપનું આ ઉગાડી વાંખનું સપનું એ સપના આમાંથી જાગવાનું. આ જાગ્રત સ્થિતિ નથી, આ બેભાન સ્થિતિ. બેભાન ભ્રમણા છે, ખોટી ભ્રમણા છે. ભ્રમણા બસ લિમિટ વાળી ભ્રમણા ને જગત ના માણસો કયા શું કહ્યું. અને ભ્રમણા જો લિમિટ થી બહાર ગઈ તો મેન્ટલ હોસ્પિટલ મૂકી દે. ભ્રમણા જો વધી ગઈ તો મેન્ટલ હોસ્પિટલ જય કેમ છો. બરોબર બધું જાણવું તો પછી અમને ફોન ક્યાં કરાય. ચાલો બઉ સારું છે, આરામ છે. મને ખબર નઈ તમે બધે ખબર આપી. એને ખબર પડી કે અમારા સાધન ક્યાં આવવાના છે, એટલે બહુ ખુશ થઈ ગયું. કારણ કે પરાવા સીધી કોણ પીવું થાય. આપ હમણાં ગયા છો કે નહીં બાદરણ માં? આપ હમણાં ગયા કે નહીં બાદરણ માં? તમે ગયા છો કે નહીં બાદરણ માં? ગયા તા લોકો જન્મ જયંતિ પછી નથી ગયા. જન્મ જયંતિ ટાઈમ મળે ને, બધા બોલાય બોલાય બહુ ગયો, પછી ટાઈમ મળે. જન્મ જયંતિ દાડે નવેમ્બર માં ગયા હતા, નવેમ્બર ની 7મી તારીખે 5000-1000 માણસ આવ્યું હતું બાકી બધું. અને ભાદર માં ઉજવી પહેલી વખત ભાદર માં ઉજવી. ભાદર માં ઉજવવા કેસે છું કે મારે કાયા નહીં, ભાદર માં જ ઉજવી. લોકો ઉજવવા ના દે ને, લોકો ઉજવવા દે કે લોકો તો ઉજવવા દે, તમે ના ઉજવવા દો. ના ભાઈ ના, હાથ બધા ને એકલા ગામ વાળા ને હાથ ના થાય. બધાને લાભ થવો છે, બધાને લાભ થવો છે. આટલા જયંતિ બી આવ્યા ને, આ સાલ અમદાવાદ છે, આવતી સાલ અમને કદાચ મારી લેવું કે મુંબઈ ની કોઠેરી છે, થોડા મારે એ જ તમે મતલબ જ્ઞાન લીધું મને ખરું. રહ્યું કઈ કે અજ્ઞાન અજ્ઞાન પડાય છે, અરે પૂરું સમજી લો, બધું પૂછી લો તારે. આ જ્ઞાન એવું છે, આ જ્ઞાન સર્વ સમાધાની જ્ઞાન છે. એટલે બધી જ પ્રકારનું સમાધાન રહેવા છે, ગમે તેવા આધિ જાતિ ઉપાધિ આવે તો પણ સમાધાન સમાધાન થાય ને, એવું આ વિજ્ઞાન છે. અજાત વિજ્ઞાન છે, આધિ જાતિ ઉપાધિ આવે તો એ સમાધાન મારે ગારો ભળે. બધા રાતના જે સ્વપ્ન આવે ક્રિયા અને મન, મન ની ચંચળતા, આ બધી ઇફેક્ટ છે. શું છે? શા માટે આવે છે એટલે તમે કરતા નથી, એની મેળે આવે ઇફેક્ટ, એટલે પરિણામ છે. કોઈ વસ્તુ પરિણામ માં કશું આપડે કરવું પડે? કશું જે પરિણામ હોય ત્યારે કશું કરવું પડે? પરીક્ષા આપતી વખતે કરવું પડે, પણ રિઝલ્ટ માં એવું આ રિઝલ્ટ છે, આ ઇફેક્ટ છે. વજીદ માં તમારે મહેનત કરવી પડે, પણ આ ઇફેક્ટ માં મહેનત કરવી ના પડે. મન માં જે વિચારતા હોય સ્વપ્ન માં આવે, તમે વિચારતા નથી હવે, એ તમને એમ લાગે હું વિચારું છે, અને તે સવારી ગઈ જેમ છે. હા, ક્યાં સુધી પછી આવ્યું આપડે? કઈ તપાસ કરવા જેવું હોય, પૂછવા જેવું હોય, રિપેર કરવા જેવું રિપેર કરી લેવું બધું. કોઈના માટે ખરાબ વિચાર આવતો નથી ને, કોઈ કોઈ ખરાબ ઊંધું કરે તો, કોઈ માણસ અપમાન કરે તો એના માટે ખરાબ વિચાર ના આવે. એ બધું સંયમ માં આવી જવું જોઈએ, સંયમ. કોઈ માણસ માટે ચિંતિત માટે દુઃખ દેવાનો ભાવ જ ના ઉત્પન્ન થાય આપણને. કોઈ જીવને માટે, માણસને માટે, કોઈને માટે કશું હવામાન નુકસાન કરી જાય તો આપણો મન બગડે નહીં એના સાથે. એવું સંયમ આવી ગયું લાગે છે, તો બહુ સારું છે. તમે એકલા લીધું તો આવી નવું લીધું બંને બંને લેતા તમે પહેરી વિધિ કરી લો વિધિ કરી લો વિધિ કરી લો જોયેલું છે ખરું ઊંડું ફરી પણ ક્યાં આગળ આવ્યો લગ્ન બસ ઊંડા ફર્યા મોટી કડકી ની પાસે મોતીભાઈ પ્રભુદાસ અમીન કોની જોડે મકાન કોણ એટલે નીના નામ ભાવી થાય હે નીના નામ ભાવી થાય ચાલો એમને પૂછવા દઈ પ્રશ્ન પૂછો એટલે તમે જવાબ આપો તમારે કોઈ એવા પ્રશ્ન હોય કૃપા વસાય તો હતું વસાઈ દે કાલે હવારે વસાય આજ તો બહુ ટાઈમ થઈ ગયો મને ખબર નહીં કે બધા આવવાના છે તમે મને જે કહ્યું કે બધા હોવા જઈને આવવાના છે જમવાનું બનાવવાનું છે તમે કેટલું બધું પડાવવાનું છે બધા હોવા જ ઘરનું ખાઈને ચિંતા કરવી ઉપાધિઓ કરવી માણસ પણ કેમ કહેવાય ઘરનું ખાય ચોરી લાવતા છે બધા લાઈફ જ કેમ કે કકડાટો એટલે લાઈફ છે સ્વતંત્ર લાઈફ છે આમ મને કાબુ લાવો મનને કાબુમાં લાવવું જોઈએ મનને કાબુમાં લાવવું જોઈએ મન વસ કરી આપીએ અમે કૃપા કરી ભગવાન ની કૃપા ઉતારે આ દેખાય છે ભગવાન દાદા ભગવાન દાદા ભગવાન તો ભાઈ પ્રગટ થયા છે હું હોઉં આમ કરીને દાદા ભગવાન નમસ્કાર કરું તમને સમજ પડે ને તમે નમસ્કાર કર્યા દાદા ભગવાન કર્યા મને કોઈ કરવા નથી મારે જોઈએ હું તો જ્ઞાની પુરુષ છું ઓબ્ઝર્વેટરી છું શું આખા ભગત ના બ્રહ્માંડ ના બધા પ્રશ્ન સોલ્વ થઈ શકે અહીં કૃપા ઉતરે મન રસ થઈ જાય છે હજુ મન તે કથા રહે છે ને તે હજુ બધું પૂછી લો તો બધું મન વ્યસ્ત સંપૂર્ણ રહે પછી થોડી કથા છે તો ખબર પડે છે ને તું. હા બધી મેજોરિટી સોલ્વ થઈ ગઈ. મેજોરિટી સોલ્વ થઈ ગયું કે? હા મેજોરિટી બધું સોલ્વ થઈ ગયું. હા મેજોરિટી થઈ ગઈ પણ થોડું થોડું બાકી હોય થોડું થોડું. અને તે છે કે જો તમે કેટલા કલાક બહુ તાર મને ભેગા થયા છો? ફર્યા ગયા લોસ એન્જલસ કારણ કે આવો લાભ ફરી છોડે નઈ ને કોઈ. આવો લાભ કોણ જતું કરે? બે ભાઈઓ જોડે જાય છે ને આવે છે જાય છે ને પાછા આવે છે. એટલે એ પણ યોગ વગર નથી થતું કે છે? અમે ઇન્ડિયા કોઈ દિવસ નથી મળ્યા, અહીં થયો નથી. એ યોગ વગર નથી થતું. ઇન્ડિયામાં અમે કોઈ દાડો નથી મળ્યા, અહીં થયો કે છે સત્સંગ? અહી મળ્યા, ત્યાં ના મળ્યું. નહીં તો પુણે જ આવી જોઈએ ને. એ નવનીત બેન તમે પૂછવું હોય કે તમને કોઈ મળ્યું છે? નવનીતભાઈ મોદી ને બ્રજલાલ મોદી. બ્રજલાલ મોદી પુણે આ જાગે શાસ્ત્રી માર્કેટ આ પેલું જાગે તો કલ્યાણ થાય ને. આ હોય જ નહીં આવું પુણે ક્યાંથી હોય? આખો દાડો કકડાટ મોડા પર દિવસ ચોપડી ને જ ફરતો હોય.